પણ તે સફળ થયા લાગતું નથી. અને સફળ નથી થયા એવું બોલતા પણ નથી, કારણ કે એ બોલે કે એ લોકો બચકરી કરે આટલો પતાવ પાણી કર્યો ના આપવા ખબર જ કે નિષ્ફળ ગયો છું તો માર્ગ બોલે, નિષ્ફળ નહીં ગયો નથી એવું બોલે છે, એ જૂઠું બોલતા હોય પણ એવું માર્ગ ના બોલે રૂંધાય છે. જો ફસામણ ફસામણ ફસામણ ફસામણ લાગે છે ને કઈ કોઈ તારે પસંદ ઉભું થાય તારે આરતી આરતી આ બગાડ્યું એમ કે તો આરતી ત્યાં બગાડ્યો છું તો પછી પઝલ ન હોય મગન ન બગાડ્યો છતાં કોઈ કહે આરતી ત્યાં બગાડ્યું આરતી આ બગાડ્યું તો શું થાય પઝલ ના આવે મનમાં મારા મન થી ખબર હોય કે મેં બગાડ્યું નથી પછી જેને એ બોલવું હોય તે બોલે પછી હું મને નથી ચિંતા એટલું એટલું સારી ચિંતા છે. અપમાન કરે તો વાંધો નહીં થાય, અપમાન કરે તો પણ વાંધો ન આવે. એક મિનિટ થાય ત્યારે દુખાય ને કહેવાય નઈ. પરવસતા નરી પરવસતા જોવા દેશે ફાધર કાયમ ઘેર રાખે નહીં સાસરે શોધે કે એવું છે કે એને સાસરે શોધે સાસરા માં તો બધા હાવ બેહી રહ્યા વરસાદ શું બેહી રહ્યા માજી તમારું માર છે કે મારે ધણી દેખલો જોઈએ તો તકલાય ધણી મળી એકલા ના ચાલે બધું લશ્કર આવશે જોડે એક ભાઈ એસી રહી સુધી દસી ગયો તો ચામડી બધી ઉતરી ગઈ પછી એના ધણી કહી મેં કીધું જયારે ધોળાવજે જાતે ધોઈ નાખવું જોઈએ ત્યારે મને ચીતરી કરે હું ના હું તો ધોતો જ નથી કહેતો તારી ભાઈ ચીતરી જોડે ધોળાવું તું કઈ કરવું નીકળતું એટલે બધું હે ધોળાવું તારે કઈ ચીતરી ના ચડે સુખ ના ચડે ને સુગ નો આવે ને સુગ નો આવે એ બધા પાસ લોહી પરુ બધું પડ્યું હોય એની બધું જોવાનું હોય તો તમે ક્યાં જોવાનું કોઈ તો તને સુગ આવે કે નહીં એની વાત સુગ આવે પણ કરું ખરી સુગ તો આવે પણ કરું ખરી એ તો કરે પછી ઝઘડો કે શું કઈ કરે સુગ આવે અને સુગ આવે તો પ્રેમ રે ને નહી તો સુગ આવે એમ કહ્યું એટલે એ કામ શું કરે કેટલી બધી પરવાર સમજવી પરણવા માટે વાંધો નથી પરણવું કેવું હું સમજીને પરણો કે આવું જ નીકળવાનું છે એમ સમજીને પરણો પરણવાનું તો છૂટકો નથી અને કોકને છે તે એવું ભાવ કરીને આવેલી હોય બેન કે મારે દીક્ષા લેવી છે કે અગર મારે ભ્રમચર્ય લેવું છે તો વાત જુદી છે બાકી પરણવાનું તો છૂટકો નથી પણ ત્યારેથી નક્કી કર્યું ત્યાં છીએ ને આ ભાયરામાં કે આવું થવાનું છે એટલે પછી ભાગ્ય નહીં પછી આશ્ચર્ય ના લાગે નક્કી કરીને ત્યાં છીએ અને સુખ જ માનીને ત્યાં છીએ નરી પછી ઉપાધી તો દુઃખનો સમુદ્ર છે એ સાસુનગરમાં તો એવું એટલે કઈ હેલી વાત સાસુનગરમાં ધણી કોઈ જગ્યાએ એકલો હોય કે મા બાપ બધું મરી ગયું, ખબર હોય કોઈ જગ્યાએ એકલો હોય હોય કોઈ વખત એ ના ગમે દાદા, એ ના ગમે. મારે સાસુ હોય તો સારું, મારે છોકરા રાખે. એ જુદી વાત છે, પણ ગમે એની વાત છે ને, પછી શું કામ એ તો આવી જાય. ઇટ ફોલોઝ સાસુ થઈ જાય તો વાંધો નઈ, કાયમ નું સુખ છે, સુખ આવું સમજો. કઈ મોડું બગડી જાય પાછું, મળી આવે તો ફાવે છે બરોબર, પચાસ ગરીબ હોય તો બરોબર હોય તે જ ફાવે ને. જેવી ચીજ આટલું બધું હેરાન કરે છે, બી ચીજો ની પાછળ તારે રહેવાનું, તો હેરાન કરતી કોણ નહીં કરો. મને તો કોઈ ચીજ હેરાન નહીં કરતી, જઈ આવે હું આવી આવે સચી આવું યાર, હું શું કર્યો ને, બહુ ગરી આવે તો હું કહું હું મારો છું ને, કશું આવું કઈ કઈ સાધન થાય પણ કોઈ જતું નથી. આ પતંગ ઉડાડું છું, આ પતંગ ઉડે છે ત્યારે દોરો તળાશમાં છે ને, કે મેં છૂટો દોરો તું મારી પતંગ, મારી પતંગ એવું છે દોરો તળાશમાં છે, તો ગુલાટ કેમ ખાય છે? પતંગ ગુલાટ પણ ખાય ને, હાથમાં દોરો તો ગુલાટ ખાય તો દેખાય છે, પતંગ રેગ્યુલર આવી જાય. હાથમાં દોરો નહીં કે મારી પતંગ, મારી પતંગ, મારી પતંગ ખાય. તારા પપ્પાજી ના દોરવા હાથમાં આપ્યો તો હવે ગુમાન ખાય ને, દોરવા હાથમાં છે ને હવે એમ કે છે. હજી તો શરૂઆત થઈ છે, એ કે છે કે હજુ શરૂઆત થઈ છે દાદા, હજુ આગળ વધવાનું છે. એમાં ઘણું એમ કે ઘણું ઘણું આગળ વધવાનું, કેટલા કેટલા ટાઈમ થી વધારવાનું, એકાદ વર્ષ થી વધવા મળ્યું છે, સાત મહિના થી ચાલે, સાત મહિના થી ચડતું છે. શું કહેતી ને, કેટલી સ્કૂલો બદલી તમે, તું કે સ્કૂલો તમે બદલી બદલી કરો છો. પપ્પાજી જાઉં છું, આમ જાઉં છું, તેમ જાઉં, દાદા ફરી ગયા છે, કોઈ સ્કૂલ ગઈ નથી, તે સ્કૂલો બદલી કઈ કઈ તો ઘણી જી રીતે એ પેલી સ્કૂલ ને કોલેજ એમાં તો કરેલું એમ, આપણે નવી સ્કૂલો માં ગઈ નથી. નહીં જ્યાં પરવસતા જાય એ બધી સ્કૂલોમાં પરવસતા ભય ના લાગે, કોઈ ઉપરી ના હોય. તારે ઉપરી થવાનું પસંદ કે ઉપરી અંડરહેન્ડ થવાનું પસંદ? ઉપરી રહેવાનું પસંદ કે ઉપરી નીચે રહેવાનું પસંદ? જીવન ની જીવન જીવનમાં ઉપર રહેવાનું ગમે. બોલાવે કેટલા જણા અંડર અંડર હોય કરી દે છે તને, તે લુગાડી નાખી આ દુનિયા છે માટે. ડિઝાયર એલર્ટ, લત્તો ખરાબ હોય છે તો એ લોકલ બોર્ડ પાસ ડિઝાયર ઓફ થઈ, તો આ તો દુનિયા છે. એવું છે ખરું, કઈ પણ કોઈ કઈ પણ સુખ દુઃખ થાય નહીં, નિરંતર સુખ રહે અને નિરંતર નિર્ભયતા રહે એ સાધન હોય છે ખરું. વિજ્ઞાન વિજ્ઞાન ભણી જ નથી ને, વિજ્ઞાન જ ભણી છે ને, એ તો પેલું વિજ્ઞાન નાશવંત. હા એ આધ્યાત્મિક વિજ્ઞાન નથી ભણી, એ વિજ્ઞાન તો વિનાશ લાવે, જે એબનોર્મલ થાય તો વિનાશ લાવે. એટલે બિલો બિલો નોર્મલ હોય તો ચાલ બધા ના આવે, એટલે એબનોર્મલ થાય વિનાશ લાવે. આ વિજ્ઞાન એબનોર્મલ થાય ભગવાન થઈ જાય. એક સાજ એવી ચીજ મળી આવે તો એને પસંદ નથી કરતું, જે પસંદ ના પડે એ દુઃખ જ આપે, શું કરે, અને પસંદ પડે એ સુખ આપે. પસંદ ના પડે એ ચીજો કેટલી ચાય કે દુઃખ આપે, તો બીજી કેટલી ચીજો દુઃખ આપે, કડી ખારી થઈ ગયેલી સુખ આપે કે દુઃખ આપે, દુઃખ જ આપે ને, દુઃખ જ આપે ને. કેટલી ચીજો, એટલે ચીજ છે જીવનની અંદર. કોઈ ચીજ તેને એવી ખરી ગાડી કે જે વિનાશી ના હોય, ટેમ્પરરી ના હોય, કોઈ ચીજ ખરી ગાડી બધી ટેમ્પરરી છે, બધું ટેમ્પરરી જ છે. ટેમ્પરરી પોતે ટેમ્પરરી, ટેમ્પરરી ને જાણી શકે ખરા કે એને આપી શકે ખરા કે ટેમ્પરરી છે એવું. ટેમ્પરરી ચીજ બીજી રીતે ટેમ્પરરી કહી શકે ખરું? એમ કે છે દાદા, એમ કે છે કે તે કહું બધી વસ્તુ ટેમ્પરરી કહેનારો અને જાણનારો નો સમજનારો પરમાનન્ટ હોવો જોઈએ, તો જે ટેમ્પરરી કહી શકે ને, જે પરમાનન્ટ હોય એ ટેમ્પરરી કહી શકે ને, ટેમ્પરરી ટેમ્પરરી નહીં કહી શકે એમ દાદા. વસ્તુ ટેમ્પરરી છે એવું જે જાણનારો, એવું બોલનારો કે જે કઈ છે તે પરમાનન્ટ હોવો જોઈએ, નહીં તો ટેમ્પરરી કહી શકે નહીં. પરમાનન્ટ હોય તો જ બીજી વસ્તુ ટેમ્પરરી કહે, પણ ટેમ્પરરી ટેમ્પરરી ને ટેમ્પરરી ન કહી શકે. લાગે છે કોણ પરમાનન્ટ છે? તો એ પરમાનન્ટ કોણ? જે ટેમ્પરરી ને ઓળખે છે આ ટેમ્પરરી છે, એ પરમાનન્ટ કોણ? એ ખબર નથી કોણ પરમેનન્ટ, કોણ પરમેનન્ટ એ નથી ખબર. તું પરમેનન્ટ નથી? હે પપ્પા, જે તમે બોલા બનાવી છું બધા ટેમ્પરરી બનાવી, પરમેનન્ટ બનાવી ને, પરમેનન્ટ તમે બનાવ. જે બધી વસ્તુઓ દેખાય છે આંખે કરીને, કોને સંભળાય છે? નાકથી ગંધ ની પાર થાય છે, નાકથી સુગંધ દુર્ગંધ બધું દેખાય છે, જીભથી કાટું મોડું તીખું બધું જે અનુભવાય છે, અને આ સ્પર્શ થી ઠંડુ ગરમ એ બધા અનુભવ થાય, ખરબચલું ધીસું, એ બધું તે રિલેટિવ છે. શું છે? અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું છે આ દેખે તું? ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ, એન્ડ યુ આર પરમેનન્ટ. કે ઉદાહરણ એક રકમ એની પરમાનન્ટ, પોતે પરમાનન્ટ, બીજી રકમ ટેમ્પરરી મૂકી અને અનંતકાળથી એ ગુણાકાર કરવા જાય છે, એ ગુણાકાર ચાલુ કરતા ટેમ્પરરી ઉડી જાય, પછી બીજી મૂકે છે, મૂકે છે ત્યારે ગુણાકાર શરૂ કરે છે, બીજી ઉડી જાય. એટલે અહીં કોઈ તારે ગુણાકાર મેળ પડતો નથી, નંતર ભટક ભટક કરીએ. એટલે પછી એને કહું કે બીજી વસ્તુ તને પરમાનન્ટ આપું, એ છૂટું તું એન્જો ગુણાકાર, પછી એ આવે કે મારે થયા ગુણાકાર. All this relative as temporary adjustment, and you are permanent. Your self is permanent. Not arti is permanent. What arti? Arti is temporary. Arti is the temporary adjustment. Exactly. મારા બુદ્ધિ નહી હોય એવું તો માનવું તારે માન્યા મારે ના તારા બુદ્ધિ નહી હોય એવું જાણું છું બુદ્ધિ છે એવી ખબર છે શું ખબર તને મારામાં બુદ્ધિ છે એમ મને ખબર છે હા પણ મારામાં છે એવું મને ખબર નથી મારામાં છે જ નહીં એ ખબર છે મને બુદ્ધિ નથી વોટ ઇઝ ધ ડિફરન્સ જ્ઞાન માં બુદ્ધિ માં જ્ઞાન આવે છે એ કે બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ના આવે હા બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન ના આવે ખાલી કરે ત્યાર પછી એ રૂમ માં જ્ઞાન રહેવા આવે અગર જ્ઞાન રહેવા આવે તો બુદ્ધિ તરફ ખાલી કરી જતી રહેશે એ જણે હાથ આપી દેવું પડશે હવે પણ જ્ઞાન ને બુદ્ધિ નું ડેફિનેશન કઈ વોટ ઇઝ ધ ટ્રુ ડેફિનેશન તું બુદ્ધિ તો છે ડેફિનેશન આધારે જ બોલું છું ને બુદ્ધિ ની તો તને ખબર છે બુદ્ધિ શું એ તો યુ કેન ડિફાઈન ધેટ વોટ ઇઝ બુદ્ધિ જ્ઞાન કદાચ યુ કેનોટ ડિફાઈન ડિફરન્ટ થિંગ પણ બુદ્ધિ તો તને ડિફાઈન કરી શકે ને કે બુદ્ધિ એ શું વોટ ઇઝ ધેટ પણ એનું ડેફિનેશન આપી નથી શકતી એમ કે છે ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ છે બુદ્ધિ એક પ્રકારનો પ્રકાશ છે અને જ્ઞાન એ એક પ્રકારનો પ્રકાશ છે તો બે ફેર શું છે કે ઇનડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ છે અને ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન છે સમજાય છે ને ઇનડિરેક્ટ ઇનડિરેક્ટ પ્રકાશ છે જોઈ લો બુદ્ધિ ની વાત જોયા દેવો પણ એક બહાર નો આપડે દાખલો હતો સિમિલી તો ઇનડિરેક્ટ પ્રકાશ જોઈ લો છે ક્યાં જોઈ લો કેવી રીતે જોઈ લો ઇનડાયરેક્ટ પ્રકાશ નથી ટ્યુબલાઇટ એ બધું ઇનડાયરેક્ટ પ્રકાશ ને એમ કે ટ્યુબલાઇટ ટ્યુબલાઇટ એ ઇનડાયરેક્ટ પ્રકાશ છે કેવી રીતે ઇનડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ ટ્યુબલાઇટ છે ને અહીં પ્રકાશ પડે છે ડિરેક્ટ જ છે રિફ્લેક્ટ ઇનડાયરેક્ટ પ્રકાશ કોણ કે સૂર્ય નો જો પ્રકાશ છે એ આપડે અરીસા પર પડે એટલે ડિરેક્ટ કહેવાય ડિરેક્ટ કહેવાય સૂર્ય નો પ્રકાશ અરીસામાં પડે ડિરેક્ટ કહેવાય ને અને આપડે અરીસામાં ફેરી મૂકીએ રસોડા પ્રકાશ જાય તે ઇન્ડિરેક્ટ પ્રકાશ કહેવાય સમજો ને એનું નામ બુદ્ધિ એ બુદ્ધિ અને ડિરેક્ટ પ્રકાશ એનું નામ જ્ઞાન સમજો ને એટલે બુદ્ધિ એટલી ઝાંકી હોય શું હોય ઝાંકી હોય અને બીજી એની વ્યાખ્યા એ છે કે આખા જગત ના તમામ સબ્જેક્ટ જાણું છું તમામ સબ્જેક્ટ કોઈ બાકી નહીં તો પણ બુદ્ધિ માં સમાય કારણ કે અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને એક જ સબ્જેક્ટ પોતે કોણ છે એટલું જ જાણતો હોય બીજું કોઈ શું જાણતો હોય તો પણ જ્ઞાન માં સમાય કારણ નિરહંકારી જ્ઞાન એટલે જ્ઞાન જે જ્ઞાન જે જાણવાનું નિરહંકારી પણ હોય એ જ્ઞાન કહેવાય સાહેબ તો અહંકારી છે ને. હા માટે બુદ્ધિ મારા બુદ્ધિ ખાસ થઈ ગઈ. અરે બુદ્ધિ હંમેશા ઇમોશનલ હોય, કેવી હોય? ઇમોશનલ. તને એવું લાગે છે બુદ્ધિ ઇમોશનલ હોય? લિમિટેડ હોય એવું લાગે છે? સીમા હોય. જ્ઞાન અનલિમિટેડ હોય, બુદ્ધિ લિમિટેડ હોય. બુદ્ધિ ઇમોશનલ હોય, જ્ઞાન મોશનમાં હોય, કેવી હોય? જેમ ટ્રેન મોશનમાં ચાલે છે એ જો ઇમોશનલ થાય તો શું થાય? ઇમોશનલ થાય, એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ થાય. આમ પછી ચાલે એક્સિડન્ટ થાય, માણસ નહીં ખૂબ બંધ કરી ઉતરે. એ રીતે આ માણસ ઇમોશનલ થાય ને, કેટલાય જીવો નહીં બંધ જાય. ગુસ્સો થાય માણસ, ખલાસ ગુસ્સો થાય મારા જીવો. પોતે પાસે કે હું તો જૈન ધારક છું, જીવ જીવ મારવાની હિંસા હિંસા તો કરતો જ નથી. એટલે મને જીવડો જ મારો છું. ઇમોશનલ તમે કોઈ જાઓ ઇમોશનલ નાનપણ માં થયેલા? થયેલા નાનપણ માં? હજુ પણ, હજુ પણ, હજુ પણ, હજુ પણ થયો છે. હા, જ્ઞાન લીધા પછી ઓછું થઈ ગયું. જ્ઞાન લીધા પછી ઓછું થઈ ગયું. હા, પણ જ્ઞાન લીધા પછી તમારી પાસે જવાબદારી નથી ને, એ તો જયંતિ જવાબદારી ને. હા, એજન્સી બને તમે જુદા, જયંતિ જુદા. જયંતિ બી ઇમોશનલ થાય, પણ તમે જ થતા રહે છે ને. કોઈ વખત પાછું ભેગું થઈ જાય છે, કોઈ વખત જુદું થઈ જાય. એ કહે છે કોઈ વખત ભેગું થઈ જાય છે ને કોઈ વખત જુદું થઈ જાય છે. ભેગું થઈ જાય છે એ વાત જુદી છે, પણ એ તો જુદું થયેલું છે તો એક દાડો ખરેખર જુદા રહે છે. પછી અત્યારે બીજી રૂમો બરોબર ખાલી થઈ નથી ને, એટલે ભેગું થવું પડે. બીજી રૂમો જેમ ખાલી થઈ જાય તેમ જુદું થઈ જાય. દાદાની હાજરીમાં જુદું જ રહે છે. મારી હાજરી નથી, હું જુદું થયા પછી આશીર્વાદ તમે કરો આપો. ના, એમ કે છે કે દાદા દાદા હોય એ વખતે કે છે અમારું જુદું જ રહે છે. એ વખત જુદું રહે, પણ પછી પછી રિલેટિવ ને રિયલ તો સમજી, બુદ્ધિ ને જ્ઞાન ને. અમારા બુદ્ધિ ને એ તને સમજાયું? સમજાયું ને ડાપર ભાઈ સમજે સમજે. ગાડી જેવું કોણ કે ગાડી છે તો બહુ ગાડી છે. સારો મળજો એમ તો હોય ને. આ જગત એવું છે કે કોઈ બેન કે હે ભગવાન ખરાબ છે તો પણ ચાલશે, તોય પણ જે લગ્ન લખેલો તે જ આપવો પડશે. આદિ તો રકમ ધીરી ને તે મને તે ફસાયા રકમ ગઈ. પૈસા લેવા આવ્યો દોડ પાસે, પણ આપી નતો આવ્યો. ઊંચીનાથ નો ભિખારી હોય ખરા? જૈન માં વૈષ્ણવ બધી ઊંચીનાથે ભિખારી હોય ખરા? બ્રાહ્મણો બ્રાહ્મણ એ લોકો માં ભિખારી હોય કોઈ? એમ બ્રાહ્મણ વાણિયા ન હોય, ભિખારી ન હોય. એમાં ખાસ કોઈ ભિખારી હોય નહી. બે જાતના ભિખારી જો આમાં સાંભળ, ભિખારી બહારના એડજસ્ટમેન્ટ ના આધારે ભિખારી એ જગત સમજે છે. આને ભિખારી કે આ ભિખારી છે. બીજા મન ના ભિખારા, બધું મન ના ભિખારી પણ આમાં ફટેક ફટેક ફટેક ગમે એટલું હોય છે. ભિખારી પણ ફૂટતું હવા થાય ને વાતો માં કશું ગમે છે નઈ, તું આવી રીતે આટલી ભાડું આટલો તારો ખર્ચો નીકળજે. ગમે છે ને એમ કે છે, ગમે છે વાત. નવો જન્મ આવતો નથી, જડતો નથી, તેનું શું બને? મેં કીધું ભાવ કરો એટલે મળી જશે. એમ છે, એ જડવાનો છે, જડતો નથી. એનું કારણ ટાઈમિંગ છે, ટાઈમ નમી પડ્યો નથી. પેલા નક્કી કર્યું હોય અઠાઈ વગર પડવું જ નથી. હા, નક્કી કરી મારે પચીસ વર્ષ સુધી પણ નથી. એ બધો ટાઈમ એમના કયા પ્રમાણે જેવો થાય બ્રહ્મચર્ય પાડવું સારું છે એવું તો માણું સારું નહી એવો વિચાર નથી કર્યો. એવો વિચાર એમને મને આવ્યો નથી. જીવન સારું, સંયમિત જીવન સારું, સંયમી સારું. હા, એ હું કહ્યું અમારું ધંધે વિચાર કરે ના આવ્યો. સંયમિત તો વિચાર આવે ને, વિલાસી ના હોવું જોઈએ. એ તો ભાઈ એને એને ખ્યાલ છે કે સંયમી જ હોવું જોઈએ. 23 વર્ષ, એક જ વર્ષ ખૂટે છે ને? હા, એક જ વર્ષ ખૂટે છે. ક્યાંય નથી આવી, જલેબી નથી આવી, કઈ વસ્તુ વગર આરંભ થયો. એનું શું નામ, કયા કારણસર આનંદ થયો? કયા કારણસર આનંદ થયો? આનંદ જે થાય છે ને એ કયા કારણસર થાય છે એમ પૂછે છે. શેનાથી થાય છે? આ બધું જાણવા મળે છે ને, એનાથી આનંદ થાય છે. હા, તે જાણવા પણ હું એ જ પરમાત્મા, સંપૂર્ણ જાણવું પણ હું એમ પરમાત્મા. બધું જાણી લેવું એનું નામ પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. બધું જાણવાનું બાકી ના રહે, એ જ ભગવાન છે. બીજું કઈ એજ ભગવાન, જ્ઞાન, જ્ઞાન જ શુદ્ધ જ્ઞાન, એ જ જ્ઞાન ભગવાન છે, શુદ્ધ જ્ઞાન. આટલા જોવાનું, આટલો સહેજ હોગળવાથી, સહેજ કરવાથી આટલો આનંદ થાય છે. સંપૂર્ણ વધારે કેટલો આનંદ થાય, કેટલો આનંદ થાય. એ પૈસા થી કેટલો આનંદ થાય? 5 લાખ રૂપિયા આપ્યા જયંતિ જી, શું પહેલો તને બહુ આનંદ થાય જોઈને? પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું, કઈ બેંકમાં મૂકીશું, એવો વિચાર આવે તને બધા આવે. પછી રસ્તામાં કોઈ લૂંટી ના જાય એટલા માટે સહેજ રાખવી પડે. કેટલા સ્વરૂપે અને અત્યારે જતી કોણ લૂંટ લેવાનું? લઈ લે, હોર ગયા પડ્યા છે, લઈ જા. બધા બધા રૂપિયા લઈ જાય. એટલે આ બધા સુખ ના કહેવાય, જેમ લૂંટી જઈએ એ સુખ જ ના કહેવાય. લૂંટાવાનો ભોગ છે, લૂંટી જઈએ એ પેલું સુખ જ ના. સુખ તો લૂંટાવાનો જ ભોગ. જેનાથી જાણ્યું આનંદ થયો એ તો લૂંટાય કે લે ક્યા ઉપાય? મનુષ્ય જીવનમાં મુક્તિ કે લીએ ક્યા ઉપાય હૈ? મુક્તિ કે લીએ ઉપાય ક્યા? હા, હિન્દુસ્તાની છે, ઉત્તર પ્રદેશ ના, ગોરખપુર ના છે. ગોરખપુર ગુજરાતી જાણતા? ગુજરાતી નથી જાણતા, થોડું ઘણું સમજો. એટલું સમજે છે પણ બોલી નહીં શકતો. બોલાયું નહીં, બોલાતું નથી, નહીં બોલાય નહીં. સમજ શકતા હે, સમજ શકતા હે, બોલ શકતા નહીં. આપકી મુક્તિ હો ગઈ નહીં કભી કેસા હૈ બંધન હૈ આપકો ક્યા બંધન હૈ ભક્તિ કરને મેં તો વ્યવધાન આતા હૈ ભક્તિ કરને વ્યવધાન આતે હૈ વિઘ્ન આતા હૈ વિઘ્ન આતે હૈ ઉસકા ક્યા ઉપાય ભક્તિ કરને મેં વિઘ્ન આતા હૈ તો ઉસકા ઉપાય ક્યા વિઘ્ન આતા હૈ ભક્તિ કરને મેં ક્યા કરને મેં ભક્તિ ભક્તિ ભક્તિ મેં હા ભક્તિ કરને મેં વિઘ્ન આતા હૈ ક્યા વિઘ્ન આતા હૈ કોઈ મારતા હૈ આપને કો નહીં મન મન જો હૈ ચંચલ હોતા હૈ મન મન જો હૈ ને વો ચંચલ હોતા હૈ ક્યા હોતા હૈ ચંચલ મન ચંચલ હૈ મન ચંચલ સ્વભાવ છે મન ચંચલ સ્વભાવ છે સ્થિર સ્વભાવ નું હે હું તું કહું છું ને ચા મારી અસ્થિર થઈ જાય મન એટલે મન ચંચલ નહી ભક્તિ બરોબર સારી થતી નથી અચ્છી ભક્તિ નહીં હોતી નહીં તુમકુ સંતોષ હોય એસી ભક્તિ નહીં હોતી નહીં તો મન એસા હૈ કે તુમ એસા હૈ વો પતા નહીં વો પતા નહીં હૈ ક્યા હૈ હા પણ આપકા ભી આપકી આપ આપ આપકી વીકનેસ હૈ કે મન કી વીકનેસ હૈ નહીં યે કૈસે બતા સકતે વો માલૂમ નહીં હમકો ક્યા હૈ જનતા નહીં બતા સકતે દેખો અપના હી હો સકતા વો ભક્તિ કર કર ભક્તિ જબ કરતા હૈ તો જબ મન ચંચલ હો જાતા હૈ ક્યું હો જાતા ના તો બરોબર ભક્તિ જૈસી ચાહીએ એકાગ્રતા સે નહીં હોતી તો મન કી એકાગ્રતા શક્તિ હૈ નહીં ખલાસ હો ગઈ નહીં ખલાસ હો ગઈ હૈ નહીં હૈ પર વો ફિર કમ હો જાતી હૈ બાદ મેં ઉસ ઉસ સ્થિતિ મેં નહીં રહેતા મન કહેને કા અર્થ હૈ નહીં વો ઉસ જે સ્થિતિ છે ભક્તિ માં કરે છે એ સ્થિતિ છે એમાં મન બરોબર રહેતું નથી ના પણ મન એકાગ્ર હો શકતા નહીં હો જતા હો શકતા નહીં મન મન ખરા ખલાસ નહીં હો ગયા મન તો અચ્છા હૈ આપ બેંક માં જાકે 10,000 રૂપિયા કા રૂપિયા રૂપિયા કી નોટો દે રહે તો આપકો વો ટાઈમ આપકા મન કૈસા રહેતા ગિનતી પે ખર્ચ ગિનતી કા કૈસે મન લગા રહેતા હૈ લગા રહેતા હૈ ઉસમે લગા રહેતા હૈ वो गिनने में मन लगा रहता है पूरा अच्छा रहता है एक घंटा भी चला जाए तो अभी हम सुन तो क्यों ऐसा है मन ऐसा खराब खराब नहीं हो गया है तुमको भगवान पसंद नहीं पैसा पसंद है जो भगवान की पसंद ही हो जाए तो जिधर पसंद की रुचि तुम्हारा जिधर वहां एकाग्रता होती है જો ભગવાન કી રુચિ હૈ નહીં આપકો ઉધર પૈસે કી રુચિ હૈ જો ભગવાન મેં રુચિ હો જાય તો એકાગ્રતા વહાં રહેતી હૈ એક તો સવાલ પૂછે ના પૂછે સ્થિતિ કો રખતે હુએ સંસારિક કાર્ય સંભવ હૈ હા સંસાર કે કાર્ય અપને જો ડ્યુટી હૈ આદિ હૈ વો ભક્તિ કા ભાવ રખતે હુએ ઉસ સ્થિતિ કો લય મેં જો મન લીન હો ગયા ઉસમેં સંભવ હૈ એ કહે છે કે ભક્તિ માં આપણું મન લીન થઈ ગયું સમજો કે ભક્તિ માં આપણું મન લીન થઈ ગયું પછી સંસારિક જે કાર્યો કરવાના છે એ કરી શકાય ને બરોબર સંસારિક કાર્યો જે કરવાના છે એ પછી બરોબર કરી શકાય ને એક વખત ભક્તિ માં સમજો કે મન લીન થઈ ગયું તો તમારે લીન થવા આપકી ઈચ્છા નહીં લીન થવાની બની ઈચ્છા હૈ ઈચ્છા તો છે પણ આ એક કાર્ય ખલાસ થઈ જાય તો આપ બોલતા હૈ ને દોનો કાર્ય કૈસે સંભવ હોંગે યે નહીં એ કહે છે કે ભક્તિ માં લીન થવાનું અને અને સંસારના કાર્ય કરવાના એ બંને એક સાથે થઈ શકે બહુ અચ્છી દ્રશ્ય અચ્છા અચ્છા એ સબ સંસાર કા કાર્ય કભી હોતા હૈ લીન હો જાઓ ભક્તિ મેં વો ભક્તિ મેં ભી મન ફ્રેક્ચર હોતા હૈ ફિર સંસાર મેં ફ્રેક્ચર હોતા હૈ ઇચ્છા નહીં ચાહીએ ઇધર ભી લીન વર્ક વાલી વર્ક ઉધર ભી લીન રહો ઇધર ભી લીન બોલને સે રહેગા દૂસરા કામ આપકો કોઈ દિમાગી પડી કે દેતા નહીં દાદાજી ને જો કહા આપકો ભી જો આપને સુના ઉસે સમાધાન હો ગયા બરોબર તો સમાધાન કાયમ રહેગા પ્રયત્ન રહેગા પ્રયત્ન કિયા જાયેગા એ કહે છે હું પ્રયત્ન કરીશ સમાધાન રાખવામાં એ પ્રમાણે સમજવાનું. નહીં તો દાદા જે બોલતા હોય કે દુસરા ભી કોઈ પ્રયોગ આપણે બતાવે આપણે પ્રયોગ બતાવે ફાયદો કશો ખરો દર્શન કરે ને કઈ ફાયદો કરો એમ ફાયદો જ છે. ખરેખર દેશુક લાલ છો એમ પૂછે છે દાદા. નામ છે ખરેખર ખરેખર કોણ તમે? ખરેખર શુદ્ધાત્મા. હા શુદ્ધાત્મા થઈને બોલો છો? શુદ્ધાત્મા થઈને આ જવાબ આપો છો એમ પૂછે છે. થયો નથી હું. થવું છે? થવું છે. તમારી ઈચ્છા છે? આવજો દેહાડી આપી પરમ દિવસે જ્ઞાન આપવાના. આ જ્ઞાન માં કઈ વ્યવહાર કે છે શું છું શું છે એ જ મને સમજાતું નથી શું છે તે. તું અત્યારે જ્ઞાન માં બેઠી આપડે વાતચીત થઈ એ બધી જ્ઞાન માં તું બેઠી એટલી વાત સાંભળી તો મેં આનંદ થયો ના થયો. એ જ્ઞાન જ મારે હું બોલું તારે બોલવાનું છે બસ બીજું કઈ કરે વધારે આનંદ દિલમાં ઉભો થાય છે બીજું કઈ નહીં. ખરાબ વિચાર હોય તો ભસમી દૂર થઈ જાય છે. ખરાબ વિચાર હકાય કે નહીં આવે પછી ખરાબ વિચાર ત્રણ મહિને તપ કરવાનું છે કે ત્યાગ કરવાનું છે કે યોગ કરવાનું છે કે ધ્યાન કરવાનું છે. ધ્યાન તો બગલા કરે છે ને પણ આગળ દરિયા બગલ પણ પછી માછલું આવે તો ધ્યાન દાલ બધું ચૂકી ખાઈ લે પછી ધ્યાનમાં ઉભો આપણે માછલા જોઈ જાય જો હાલે તો માછલા જોઈ જાય હાલે નહી ધ્યાનમાં. એટલે આવું જોખમ જેવું નથી ભય જેવું નથી. તને લાગે તો બે છે ના લાગે કઈ નહીં તો પહેલે સમજે પડે તારા મારમાં ત્યારે એમ લાગે શું જોખમ હશે આમાં કઈ જોખમ ની ચીજ નથી. બે કલાક બેહી રહેવું પડે બેહી રહું છું બે ત્રણ એ આવી રીતે બેવું તો વાંધો નહીં કઈ પદ્માસન લાવીને બેવાનું છે. તો પછી અડધા કલાક પછી આપણે એનો બે ઉઠાડવો હતા બધું એ થઈ ગયું હોય નહીં તો ઉભો થઈને આપણે ઉછી એનો પગ છૂટા કરવા પડે. કાલ છે લતાન ઠીક લાગત બે છે બહુ હેલ્પફુલ થઈ છે બીજ દાડે હરેક બાબત અને બીજું શું છે સૂજ વધારે પડી જતી સૂજ એટલે તું એક કામ ત્રણ કલાકમાં કરતી દોઢ કલાક કરાય એફિશિયન્સી વધે. અત્યારે પપ્પાજી મેનેજમેન્ટ કરે કે પહેલા જે કરતા હતા એના કરતા વિશે વહેલું કામ સૂજ વધારે હોય તો સારી કે સૂજ ના પડે તે સારું સારું સારું એમ થાય તો સારું. એવું છે બીજું કઈ નથી આવતું ભૂત નહીં લગાવવાનું સાચું ના ગમતું એવું કેટલા વખત બોલવું પડે છે રમદાડામાં બધા ને ના ગમતું હોય છતાં બોલું સાચું બોલવાનું ગમે છે છતાં જૂઠું બોલું નહીં ગમતું તે પણ બોલવું પડે શું કારણ એની પાસે ના ગમતું બોલીએ બોલવું પડે પણ ના ગમતું ઘણી વાર ના ગમતું હોય કરવું પડે એ કે છે કે એવા એવા સંજોગો હોય એટલે કરવું પડે સંજોગો પ્રમાણે કરવું પડે એમ કે છે. પછી એનો પસ્તાવો ના થાય ત્યારે થતો હોય એ વખતે થતો હોય બોલજો. પસ્તાવો પસ્તાવો એટલે શું કહેવાય જ જુઠ્ઠું બોલનાર પોતે પોતે પસ્તાવો કરે છે. કોની પાસે કરે છે, શા માટે કરે છે, કોની પાસે પસ્તાવો કરે છે? મન ને ઓળખતી નથી લાગે. મન ના કપડો કેવો પહેરેલો હોય, એ સૂટ માં હોય છે કે સાડી માં હોય છે? કઈ ન હોય, કઈ ન હોય, કે કપડા એને હોય નહીં, એને કપડા ન હોય, મન ને કપડા ના હોય કે છે. ઓળખાય લોકો કે આ મન છે, એવું કઈ ઓળખવાનું સાધન છે ને? એ સાડી છે એટલે મન નો સ્વભાવ કેવું, બસ વિચારવું, વિચારવાનું કાર્ય થઈ રહે એટલે જાણું કે અત્યારે મન મન ચાલી રહ્યું છે. બીજું કામ વિચાર્યા સિવાય કોઈ ચીજ મનની નથી. પશ્ચાતાપ એનું કામ નથી, પાછળ કરવાનું કામ એનું, વિચારવાનું, ખાલી વિચાર વિચાર. ભટકવાનું કોણ કરતું છે? ચિત્ત, ચિત્ત, ચિત્ત. ક્યાં ક્યાં ભટકે કહેવાય? ચિત્ત ફેર થાય જગ્યાએ કે અનસેફ માં જાય? ચિત્ત ક્યાં જાય, સેફ થાય માં જાય કે અનસેફ માં જાય? અનસેફ, સેફ સાઈડ ના જાય, બંને સાઈડે જાય. હા, તું જે ઓફિસ બેસી છે, ઓફિસ માં ટેબલ જોયે, બધું જોયે, એ નમચિત ભટકવાનું કેવું. બરાબર, અને પાછું કેવું, ટિકિટ વિકેટ લેવાની નહીં, અહીંથી રિલાયન્સ જેવું અમેરિકા જેવું ટિકિટ વિકેટ નહીં લેવાની. ખુદા આભાર, ખુદા આભાર. જ્યાં જવું હોય તંત્ર એવું ચિત્ત છે, ભટકે. મારું ચિત્ત ક્યાં ક્યાં ભટકતું હશે? નહી ભટકતું હોય મન શું શું વિચારતો, એક ના ચેલ બધો એમ જળ નહી થઈ ગયેલું મન, નિરંતર ચાલુ. પણ હા, આપડા કહેવાને આધીન આપડે કહીએ ને, રાજી ખુશી થઈને કહેવાના. ક્યારે ઓર્ડર કરે, ક્યારે ઓર્ડર કરે, ચિત્ત એમ કે ક્યારે ઓર્ડર કરે, એનો ઓર્ડર લે. અને ચિત્ત હા બહાર ભટકવા છે ને, એમ બોલીએ નઈ તો તેને હા હા પેટ કરે, ખુશ ખુશ ખુશ ખુશ થયા કરે. જો મોડલી ખબર તો એવી રીતે તમારું ચિત્ત આપની પેટ મોડલી મોડલી માં ભાઈ નાચે નાચે કરે, પછી બહાર ભટકવા છે ને ભટકે કોણ? હું ઘેર મજા ના આવે ત્યારે અંદર મજા ના આવે, આમ ભટકે તેમ ભટકે. શું એટલે તાટ માં જઈને ચા પી આવે, ચા નાસ્તો કરી આવે. ચીટ ભટકે તો વાંધો શું કે છે? ચીટ બહાર ભટકે નો વાંધો શું? જવાબદારી આપડી. એ જે ભટકે છે ને